بسم الله الرحمن الرحيم. شروع کروچو رحمان ان رحيم الله نا نام تھی. لا يستخدم ويحذركم الله نفسه وإلى الله المصير. إيمان لاؤ ناراو إيمان لاؤ ناراو سيواي جيو الله نو إنكار کرے چه تمنے دوست نا بناوے અને જે એમ કરશે તો તેનો અલ્લાહ સાથે કોઈ સંબંધ નથી, સિવાય એ હાલતમાં કે તમે તેમના તરફથી કોઈ પણ જાતનો ડર રાખતા હો અને અલ્લાહ તમને પોતાનાથી જ ડરવાનું ફરમાવે છે અને બધાનું પાછા ફરવું પણ અલ્લાહ તરફ જ છે. હે રસૂલ, કહે કે જે કાંઈ તમારા દિલોમાં છે તે ચાહે સંતાડો યા તે જાહેર કરો, અલ્લાહ તે બધું જાણે છે. અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે પણ જાણે છે, અને અલ્લાહ દરેક ચીજ પર પૂરેપૂરો કાબુ ધરાવે છે. અને તે દિવસને યાદ રાખો કે જે દિવસે દરેક શખ્સ જે કાંઈ તેણે દુનિયામાં નેકી કરી છે અને જે કાંઈ બદી કરી છે તેને હાજર થયેલી જોશે, ત્યારે બદી કરનાર ચાહશે કે તેની અને તે દિવસ વચ્ચે કદાચને એક લાંબી મુદ્દત હોત તો કેવું સારું. અને અલ્લાહ તમને પોતાથી ડરતા રહેવાનું ફરમાવે છે, અને અલ્લાહ બધા બંદાઓ પર ખૂબ જ મહેરબાન છે. તું હે રસૂલ, કહે કે જો તમે અલ્લાહને દોસ્ત રાખતા હો તો મારા પગલે ચાલો, કે જેથી અલ્લાહ તમને દોસ્ત રાખે અને તમારા ગુના માફ કરે, અને અલ્લાહ મહાન માફ કરનાર ને દયા કરનાર રહેમ કરનાર છે. હે રસૂલ, કહે કે તમે અલ્લાહ તથા રસૂલનો હુકમ માનો, પછી જો તેઓ મોટું ફેરવી લે તો બેશક અલ્લાહ હુકમ નહીં માનનારાઓને હરગિજ દોસ્ત રાખતો નથી. બેશક અલ્લાહે આદમ તથા નૂહને અને ઇબ્રાહીમની ઔલાદોને તથા ઇમરાનની ઔલાદોને બધી દુનિયાઓ ઉપર પસંદ કર્યા છે, મુંતખબ કર્યા છે. તેઓ એકબીજાના વારસોમાંથી કેટલાકોને અને અલ્લાહ મહાન સાંભળનાર ને જાણનાર છે. એ રસૂલ, તે સમયને યાદ કર જ્યારે ઇમરાનની બીબી અલ્લાહને અરજ કરી કે એ મારા પરવરદિગાર, બેશક મારા પેટમાં જે બાળક છે તેને મેં દુનિયાવી જંજાળોમાંથી આઝાદ કરી તારા માટે અતા કરવાની માનતા કરી છે, માટે તું મારા તરફથી તે કબૂલ કરી લે. બેશક તું જ મહાન સાંભળનાર ને જાણનાર છે. પછી જ્યારે તેણીએ તે બાળકને જન્મ આપ્યો ત્યારે અજબ થઈ ને કહેવા લાગી કે એ મારા પરવરદિગાર, હવે હું શું કરું? મેં તો આ છોકરીને પેદા કરી છે. જો કે અલ્લાહ સારી રીતે જાણતો હતો કે તેણીએ શું પેદા કર્યું છે. અને પાછું તેણીએ એ પણ અરજ કરી કે છોકરો છોકરીના જેવો હોતો નથી, અને મેં તેનું નામ મરિયમ પાડ્યું છે. બેશક હું તેને તથા તેના વારસાઓને પથ્થરથી મારેલા લાનત પામેલા શૈતાનના ફરેબથી બચાવવા તારી પનાહમાં આપું છું. ત્યારે તેના પરવરદિગારે તેનો માનપૂર્વક સ્વીકાર કર્યો અને તે બચ્ચીને સારી રીતે પરવરિશ કરી ઉછેરી, અને અલ્લાહે તે બચ્ચીને ઝકરિયા નબીના હવાલે કરી દીધી. જ્યારે જ્યારે ઝકરિયા તે બચ્ચી મરિયમને જોવા માટે મસ્જિદમાં દાખલ થતા, ત્યારે ત્યારે તેણીની પાસે કોઈ ખાવાની વસ્તુ હાજર જોતો. આથી તે અજબ પામી પૂછતા કે એ મરિયમ, આ વસ્તુઓ તારી પાસે ક્યાંથી? તો તે કહેતી કે તે અલ્લાહ પાસેથી છે. બેશક અલ્લાહ ચાહે તેને બેહિસાબ રોજી આપે છે. આ સાંભળી ઝકરિયાએ ત્યાં જ પોતાના પરવરદિગાર પાસે દુઆ કરી ને અર્જ કરી કે એ મારા પરવરદિગાર, મને પણ તારી પાસેથી નેક વારસ અતા કર. બેશક તું દુઆનો મહાન સાંભળનાર છે. હજી તો તે મસ્જિદમાં દુઆ કરતો ઉભો જ હતો, ત્યાં ફરિશ્તાઓએ તેને અવાજ આપ્યો ને કહ્યું કે અલ્લાહ તને યહ્યા ના પેદા થવાની ખુશખબરી આપે છે. જે અલ્લાહના કલમાને હક ઠરાવનાર યાની કે ઈસા અલૈહિસલામને સાચો સાબિત કરનાર તથા લોકોનો સરદાર તથા વાસનાઓથી શહેવતથી પાક અને સારા અખલાકી નબીઓમાંથી એક નબી થશે. ઝકરિયાએ અર્જ કરી કે એ મારા પરવરદિગાર, મારે છોકરો ક્યાંથી થશે જ્યારે કે હું બુઢાપાએ પહોંચી ગયો છું અને મારી ઔરત વાંઝણી છે. ફરમાવ્યું કે અલ્લાહ એવી હાલતમાં પણ જે ઈચ્છે છે કરી દે છે. ઝકરિયાએ અર્જ કરી કે એ મારા પરવરદિગાર, મારી ખાતરી માટે કોઈ નિશાની નક્કી કર. ફરમાવ્યું, તારી નિશાની આ છે કે તું 3 દિવસ સુધી લોકો સાથે ઈશારા સિવાય વાતચીત કરી શકશે નહીં, અને તેના શુકરમાં તારા પરવરદિગારને વધુમાં વધુ યાદ કર અને સાંજ સવાર તેની સિફતની તારીફ કર. અને એ રસૂલ, તે સમયને યાદ કર જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે હે મરિયમ, અલ્લાહે બેશક તને પસંદ કરેલ છે અને તને પાક બનાવી છે અને તને જમાનાની ઔરતો કરતા વધુ સારી બનાવી છે. માટે એ મરિયમ, એના શુકરમાં તું તારા પરવરદિગારની ફરમાબરદારી તાબેદારી કર અને રૂકુ તથા સિજદા કરનારાઓની સાથે રૂકુ કર. રસૂલ, આ ન દેખાતી વાતોમાંથી એક છે કે જે અમે તને વહી થકી જણાવીએ છીએ, અને મરિયમની દેખરેખ કોણ કરે એ નક્કી કરવા માટે તેઓ નદીમાં પોતાની કલમો નાખતા હતા ત્યારે તું તેમની પાસે હાજર ન હતો, અને જ્યારે તેઓ એ વિશે આપસમાં ઝઘડતા હતા ત્યારે પણ તું તેમની પાસે ન હતો. તે સમયને યાદ કર જ્યારે ફરિશ્તાઓએ કહ્યું કે એ મરિયમ, બેશક અલ્લાહ તને પોતાના એક કલમા એટલે કે ઈસાની ખુશખબર આપે છે, જેનું નામ મસી યાને મરિયમનો દીકરો ઈસા હશે, જે આ દુનિયા અને આખિરતમાં માનવંત અને અલ્લાહના નજદીકના બંદાઓમાંથી થશે. ويكلم الناس في المهد وكهلا ومن الصالحين. અને તે લોકો સાથે તે બચપણમાં તેમજ બુઢાપામાં પણ સમાન વાતો કરશે અને તે સારા અખલાકીઓમાંથી હશે. આ સાંભળી અજબથી તેણીએ અરજ કરી કે એ મારા પરવરદિગાર, મને બાળક ક્યાંથી થશે એવી હાલતમાં કે જ્યારે કોઈ મરદ મને અડક્યો પણ નથી. ફરમાવ્યું, આવી હાલતમાં પણ અલ્લાહ જે વસ્તુ ચાહે છે પેદા કરી દે છે. જ્યારે તે કોઈ મામલાનો ઈરાદો કરી લે છે ત્યારે તેને ફક્ત એટલું જ કહી દે છે કે કુન, મતલબ કે થા, અને તે થઈ જાય છે. અને અલ્લાહ તે ઈસાને કિતાબ તથા હિકમત એટલે કે સારા ખરાબની સમજ અને તૌરેત તથા ઇન્જીલનું ઇલ્મ આપશે. من الطير كهيئة الطير. અને બની ઇસરાયલ તરફ એક રસૂલ બનાવી મોકલશે અને તે કહેશે કે હું તમારા પરવરદિગાર તરફથી નિશાની લઈને આવ્યો છું. હું તમારા માટે ભીની થયેલી માટીમાંથી પંખી પક્ષી જેવો આકાર બનાવીશ, પછી તેમાં ફૂંકીશ, જેથી તે અલ્લાહના હુકમથી જીવતું જાગતું પક્ષી થઈ જશે. અને હું જન્મથી આંધળા તથા કોઢિયાઓને સાજા કરીશ. અને હું અલ્લાહના હુકમથી મરી ગયેલાઓને ફરી જીવતા કરીશ. અને તમે તમારા ઘરોમાં જે કાંઈ ખાઓ પીઓ છો તથા જે કાંઈ ભેગું કરો છો તેની તમને જાણ કરી દઈશ. જો તમે મોમિન છો તો બેશક તેમાં તમારા માટે નિશાની મોજૂદ છે. અને હું એ માટે આવ્યો છું કે મારી પહેલાની તૌરેતને ટેકો આપું, અને એ માટે કે કેટલીક વસ્તુઓ કે જે તમારા ઉપર હરામ કરવામાં આવી છે તેને તમારા માટે હલાલ ગણાવું. અને તમારા પરવરદિગાર પાસેથી એક નિશાની મોજીઝો લઈને આવ્યો છું, માટે અલ્લાહથી ડરો અને મારો હુકમ માનો. બેશક અલ્લાહ મારો પરવરદિગાર છે અને તમારો પણ પરવરદિગાર છે, જેથી તેની જ ઇબાદત કરો. સીધો રસ્તો એ જ છે. પછી જ્યારે ઈસાએ તેની તરફથી ઇનકાર અનુભવ્યો ત્યારે તે બોલ્યા કે અલ્લાહની રાહમાં મારા મદદગાર કોણ છે? હવારીઓ બોલ્યા કે અલ્લાહના દીનના મદદગાર અમે છીએ, અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા છીએ. અને હે ઈસા, તું સાક્ષી રહેજે કે બેશક અમે ઇસ્લામ લાવનાર છીએ. એ અમારા પરવરદિગાર, તે જે કાંઈ ઉતાર્યું છે તેના પર અમે ઈમાન લાવ્યા અને અમોએ રસૂલની પેરવી કરી, જેથી તું હકની સાક્ષી આપનારાઓની સાથે અમને પણ લખી લે. અને તે જેઓ તૌરેતને માનતા હતા ઈસા સાથે એક ચાલ ચાલ્યા, અને અલ્લાહ પણ તેમની ખિલાફ એક ચાલ ચાલ્યો, અને અલ્લાહ સૌથી સારામાં સારી ચાલ ચાલનારો છે.